श्री नारद पुराण उत्तर भाग अध्याय 104 तिथिना विषय में अनेक ज्ञातव्य बातों तथा विद्या तिथिनो निषेध। वशिष्ठ जी कहे छे, हे राजन, एकादशी तथा भगवान विष्णुना महिमा साथे संबंध राखनारा सुतपुत्रनु ते वचन के जे समस्त पापोनु नाशक हतु સાંભળીને બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ ફરીથી નિર્મળ હૃદયના પૌરાણિક સુતપુત્રને પૂછ્યું, હે માનદ, તમે વ્યાસજીની કૃપાથી 18 પુરાણ અને મહાભારતને પણ જાણો છો। પુરાણો અને સ્મૃતિઓમાં એવો કોઈ પ્રસંગ નથી જે તમે જાણતા ન હો। અમારા મનમાં એક સંશય છે, તમે જ વિસ્તારથી સમજાવીને યથાર્થ રૂપે તેનું નિવારણ કરી શકો છો। તિથિના મૂળ ભાગ એટલે પ્રારંભમાં ઉપવાસ કરવો જોઈએ કે અંતમાં, દેવકર્મ હોય અથવા પિતૃકર્મ, તેમાં તિથિના કયા ભાગમાં ઉપવાસ કરવો યોગ્ય છે એ જણાવવાની કૃપા કરો। શ્રોતિએ કહ્યું, હે મહર્ષિઓ, દેવતાઓની પ્રસન્નતા માટે તો તિથિના અંતભાગમાં જ ઉપવાસ કરવો યોગ્ય છે, એ જ તેમની પ્રીતિ વધારનાર છે। પિતૃને તિથિનો મૂળ ભાગ જ પ્રિય છે એવું જાણકાર પુરુષોનું કથન છે। તેથી 10 ગણા ફળની ઈચ્છા રાખનાર પુરુષોએ તિથિના અંતભાગમાં જ ઉપવાસ કરવો જોઈએ। ધર્મકામી પુરુષે પિતૃની તૃપ્તિ માટે તિથિના મૂળ ભાગને જ ઉત્તમ માનવો જોઈએ। હે વિપ્રો, ધર્મ અર્થ તથા કામની ઈચ્છાવાળા મનુષ્યોએ દ્વિતીય, અષ્ટમી, ષષ્ઠી અને એકાદશી તિથિએ જો પૂર્વવિધા હોય અર્થાત આગળની તિથિથી સંયુક્ત હોય તો તે દિવસે વ્રત ન કરવું। સપ્તમી, અમાવસ્યા, પૂર્ણિમા અને પિતાનો વાર્ષિક શ્રાદ્ધ દિવસ, આ દિવસોમાં પૂર્વવિધા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ। સૂર્યોદયના સમયે જો થોડી પણ પૂર્વ તિથિ હોય તો તેનાથી વર્તમાન તિથિને પૂર્વવિધા જાણવી। જો સૂર્યોદયથી પૂર્વથી જ વર્તમાન તિથિ આવી ગઈ હોય તો તેને પ્રભુતા સમજવી। પારણા તથા મનુષ્યના મરણમાં તત્કાલ વર્તીની તિથિ ગ્રહણ કરવા યોગ્ય માનવામાં આવે છે। પિતૃકાર્યમાં તે જ તિથિ ગ્રાહ્ય છે જે સૂર્યાસ્ત કાળમાં સ્થિત હોય। હે વિપ્રવરો, તિથિનું પ્રમાણ સૂર્ય અને ચંદ્રમાની ગતિ પર નિર્ભર છે। ચંદ્રમા અને સૂર્યની ગતિનું જ્ઞાન હોય તો કાલવેતા વિદ્વાન તિથિના કાળના માનને સમજે છે। હવે હું સ્નાન, પૂજા વગેરેની વિધિનો ક્રમ બતાવીશ। જો દિવસ શુદ્ધ ન મળે તો રાત્રે પૂજા કરવામાં આવે છે। દિવસનું બધું કાર્ય પ્રદોષ એટલે રાત્રિના પ્રારંભ કાળમાં પૂર્ણ કરવું જોઈએ, આ વિધિ વ્રત કરનાર મનુષ્યને માટે કહેવામાં આવી છે। હે વિપ્રવરો, જરણોદય સમયે થોડી પણ દ્વાદશી હોય તો તેમાં સ્નાન, પૂજન, હોમ અને દાન વગેરે બધા કાર્ય કરવા જોઈએ। દ્વાદશીમાં વ્રત કરવાથી શુદ્ધ ત્રયોદશીમાં પારણા થાય તો પૃથ્વીદાનનું ફળ મળે છે, અથવા તે મનુષ્ય 100 યજ્ઞોના અનુષ્ઠાનથી પણ વિશેષ પુણ્ય પ્રાપ્ત કરી લે છે। હે વિપ્રગણ, જો આગળ દ્વાદશીયુક્ત દિવસ ન દેખાય તો, અર્થાત દ્વાદશીયુક્ત ન હોય તો, પ્રાતઃકાળ જ સ્નાન કરવું જોઈએ અને દેવતાઓ અને પિતૃનું તર્પણ કરીને દ્વાદશીમાં જ પારણા કરી લેવા જોઈએ। આ દ્વાદશીનું જો મનુષ્ય ઉલ્લંઘન કરે તો તે બહુ જ મોટો ગેરફાયદો છે। જેમ કે વિદ્યા અધ્યયન કરીને સમાવર્તન સંસ્કાર દ્વારા મનુષ્ય સ્નાતક ન બને તો તે સરસ્વતી વિદ્વાનના ધર્મનું અપહરણ કરે છે। ક્ષયમાં, વૃદ્ધિમાં અથવા સૂર્યોદયકાલમાં પણ પવિત્ર દ્વાદશી તિથિ પ્રાપ્ત થાય તો તેમાં જ ઉપવાસ કરવો જોઈએ। પરંતુ પૂર્વ તિથિથી વૃદ્ધ હોય તો તેનો અવશ્ય ત્યાગ કરી દેવો જોઈએ। બ્રાહ્મણોએ પૂછ્યું, હે સુતજી, જો પ્રથમ દિવસની એકાદશીમાં દ્વાદશીનો સંયોગ પ્રાપ્ત ન થતો હોય તો મનુષ્ય કઈ રીતે ઉપવાસ કરવો જોઈએ? ઉપવાસનો દિવસ જ્યારે પૂર્વ તિથિથી વૃદ્ધ હોય અને બીજા દિવસે થોડી પણ એકાદશી ન હોય તો તેમાં કઈ રીતે ઉપવાસ કરવાનું વિધાન છે? આ પણ સ્પષ્ટ સમજાવો। શ્રોતિએ કહ્યું, હે બ્રાહ્મણો, જો પહેલા દિવસની એકાદશીમાં અડધા સૂર્યોદય સુધી પણ દ્વાદશીનો સંયોગ ન મળતો હોય તો બીજા દિવસે જ વ્રત કરવું જોઈએ। અનેક શાસ્ત્રોમાં પરસ્પર વિરુદ્ધ વચન જોવા મળે છે અને બ્રાહ્મણ લોકો પણ વિવાદમાં પડ્યા રહે છે। આવી દશામાં કોઈ નિર્ણય થતો ન દેખાતો હોય તો પવિત્ર દ્વાદશી તિથિમાં જ ઉપવાસ કરવો અને ત્રયોદશીમાં પારણા કરી લેવા. જ્યારે એકાદશી દશમીથી વૃદ્ધ હોય અને દ્વાદશીમાં શ્રવણનો યોગ હોય તો બંને પક્ષોમાં પવિત્ર દ્વાદશી તિથિએ જ ઉપવાસ કરવો જોઈએ. ઋષિ બોલ્યા, હે સુતપુત્ર, હવે તમે યુગાદિ તિથિએ તથા સૂર્ય સંક્રાંતિ વગેરેમાં કરવામાં આવતા પુણ્યકર્મોની વિધિનું યથાવત વર્ણન કરો, કેમ કે તમારાથી કોઈ વાત અજાણી નથી. શ્રોતિએ કહ્યું, અયનનો પુણ્યકાળ જે દિવસે અયનનો આરંભ થાય તે પૂરા દિવસ સુધી માનવો જોઈએ. સંક્રાંતિનો પુણ્યકાળ 16 ઘડીનો હોય છે. વિષુવકાળનો અક્ષય પુણ્યજનક બતાવ્યો છે. હે દ્વિજગણ, બંને પક્ષોની દસમી વિદ્ધા એકાદશી અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જેમ કે ઋષલી સ્ત્રી સાથે સંબંધ રાખનાર બ્રાહ્મણ શ્રાદ્ધમાં ભોજન કરી લેતો તે શ્રાદ્ધના પુણ્યને પણ નષ્ટ કરી દે છે, તે જ પ્રમાણે પૂર્વ વિધા તિથિમાં કરવામાં આવેલા દાન, જપ, હોમ, સ્નાન તથા ભગવત પૂજન વગેરે કર્મો સૂર્યોદયકાલમાં અંધકારની જેમ નષ્ટ થઈ જાય છે. અધ્યાય 104 સમાપ્ત. અહીં અધ્યાય 104મો છે, 103 નહીં પણ 104મો અધ્યાય, જે ઉત્તર ભાગનો અધ્યાય છે, એ સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.